આ ભગવાન છે ને તેના અંશ હોય નહીં, પોતે જ ભગવાન છે. શુદ્ધ ચેતન માત્ર બધામાં જીવ માત્ર માં ભગવાન તરીકે, આ સંપૂર્ણ ભગવાન તરીકે રહે છે. જયારે પ્રગટ થાય ત્યારે સંપૂર્ણ, જેનું પ્રગટ થાય તેથી કરીને તમારા નથી એવું નહીં, પણ અંશ સાથી કહ્યું તે તમને સમજાવું કે તમને આ અંશે એમાંથી પ્રકાશ મળે છે. ભગવાન તો આખા છે પણ આવરણ એટલું બધું છે કે એમાંથી અંશ આવરણ તમને પ્રકાશ મળે છે, એટલે તમે અંશ શક્તિ કહો છો. ક્યાંથી કહો છો? કાંઈ મળે છે પ્રકાશ, આવરણ ખુલ્યું એ અંશ સ્વરૂપ ખુલે છે. આપ સમજવા ને, બે અંશે ખુલ્યું હોય એટલો પ્રકાશ મળે, કોઈને એક અંશ નું, કોઈને પાંચ અંશ નું, કોઈને દસ અંશ નું. મારે 360 નું ખુલી અને 356 આવી ઉમરી છે, ચાર અંશ બાકી રહ્યું છે. સતત એમાં બેસવાની તૈયારીઓ કરતા હોય તો ખુલી જાય છે. એ ક્રિયામાં બેસવાની જે એની સાથે નિરંતર ચક્ર ફરે છે એમાં બેસવાની તૈયારી કરતી ખુલી જાય છે. ભગવાનની જે ક્રિયાઓ આ ગોઠવેલી છે શક્તિ, એમાં આપણે અંશ તો ખરા દે. હવે એની અંદર આપણે બેઠેલા જ છીએ, ફરીએ છીએ એમાં, પણ એમાં એના ક્રિયામાં બેસી જઈએ તો ખુલી જવાય છે, ખેંચી જાય છે આપણને. આપણી શક્તિ, એક શક્તિ અંદર છે, બહાર નીકળવાની શક્તિ નો પ્રયત્ન એ ચક્રમાં ફરે છે ને, એ ચક્રમાંથી આપણને આપણી શક્તિ પર એમાં ફરવાથી આ ભગવાને જ્યાં ચક્ર કર્યું છે એમાં આપણે કહું છીએ, અને આપણે એ ચક્રમાં ફરીએ તો એમ થઈ જવાય છે, આપણે એ રૂપ થઈ જવાય છે અને આપણી શક્તિ ખુલી જાય છે. ડેવલપમેન્ટ ભારત નું, આ દેશ નું છેલ્લા માં છેલ્લું ડેવલપમેન્ટ, મનુષ્ય ફૂલ ડેવલપમેન્ટ થયું અહીંયા. પછી એને માર્ગ બતાડનાર ભલે આગળ, છુટકારાનો માર્ગ, બંધન તો એને સમજાયેલું જ હોય, ચિંતાઓનો પાર ના હોય, ઉપાધિનો પાર ના હોય, રોજ માર ના હોય, લોક આખો દાડો કર્યા કરતા હોય, મારા માર કરતા હોય, એ ગમે તે ઉપાય કરો તો છૂટે એવું નથી. મળ વિક્ષેપ ને અજ્ઞાન, અજ્ઞાન જાય તો મળ વિક્ષેપ જાય, અજ્ઞાન જાય નહીં દાડો ભરે નહીં. અજ્ઞાન એ જ્ઞાન છે નહીં, એ વેદ ની અંદર શાસ્ત્ર, કોઈ પણ શાસ્ત્ર હોય, વેદ હોય કે જૈનો વેદ હોય કે આપણા વેદ હોય, કોઈ પણ શાસ્ત્ર માં જ્ઞાન હોય નહીં. જ્ઞાન શાસ્ત્ર માં શાસ્ત્ર જ્ઞાન હોય, કેવું હોય? શાસ્ત્ર જ્ઞાન, શબ્દ જ્ઞાન હોય, કેવું? આત્મા નિશબ્દ છે, કેવો છે? એટલે વેદ ની ઉપર જે ગયેલા જ્ઞાની પુરુષ હોય તે જ આત્માના અંશ કઈ બતાવી શકે, બીજા બધું કામ જ છે, બીજા ઘાસ પૂજો ખાયા કરે, શબ્દોના ઘાસ પૂજો ખાયા કરે એટલું બતાવી ના શકે, શું જયને પણ થયા કરે પોતાને, પણ બતાવી ના શકે. એટલે વેદ ની ઉપર ગયેલા હોય તેનું કામ છે, એ આત્મા બતાવે તાર કામ થાય. આપણું તો ચિંતા બની જાય, ક્રોધ માન માયા રોગ જાય, અક્રમણ જાય, ઉપાધિ જાય, બંધન તૂટે. અત્યારે બંધન માંથી એવું તો અનુભવ ખરો ને, બંધન તોડો તૂટ્યા તૂટે છે, એમાંથી પણ નીકળી જવાનો પ્રયત્ન ચાલ્યો છે. તો બંધન જે આ સમાજના છે, સગા વાળા ને બધા બંધનો માંથી તૂટવાના, એ બંધનો તૂટવા માટે નીકળવાનો પ્રયત્ન કરાય છે, નીકળી શકાય છે, એ નિશ્ચય ભાવ અંદર થી આવે છે. એમ કે છે કે આ સમાજના સગાવાલાના જે બંધન છે એ તૂટવા માંડે છે, અને એમાંથી નીકળી જવાનો નિશ્ચય છે એટલે નીકળી જવાશે એમ કે. ઘણા અવતારા હોય એ ભેગા ભાઈના બંધન થી છૂટ્યો માને છે ને, પણ એ તો હા તરફોડી છોડે છે. કેવું તરફોડી બધા છૂટી શકે નહી, લઈ લઈ લીલા વાવતા દર્શી તારે તમે છૂટ્યા કહેવાય. કેવું આપણી સમજમાં આવે છે? લીલા વાવતા સમજમાં આવે છે? છૂટવા માટેનો તિરસ્કાર ઉભો થાય સામેથી, તો છૂટે ને એનું નહીં છૂટે. છૂટવા માટે તો સામેથી તિરસ્કાર ઉભો થાય તો છૂટાય, નહીં તો એમને ના છૂટાય. ભાનુભાઈ ને બધા લીલા વાળતા ધરે, ભાણા ભાણા બધા ભાણે જયારે છૂટા છે આ તો વેર બંધાય. હું તિરસ્કાર કરે છે માટે એમ ફિટ છો તમે. ભગવાન શું કે છે? તમે અનફિટ છો કે ચાલે. ઉપાસન પહે જવું, મંદિરો પહે જવું, એ તમે છૂટવાનું નાસી જવાની વાત જ નથી. એટલે એ મન ત્યાંથી વળીને એ સતત ક્રિયામાં ચાલી જાય એ મન. કેમ સારી રહેશે? એટલે આપણી પર કોઈ પણ માણસ કિંચિત માત્ર કોઈ નાનું જીવડું પણ તિરસ્કાર કરશે, તમેથી આ જગત માં છૂટવા લાયક તમે થયા નથી. ગૈરી ને તરફોડી ને બધા બહુ સાધુ થઈ ગયેલા છે. તું લખી આવ કે છે મારી ઠોકીને લખાયેલે. અરે બોલા કોઈ અવતાર નહીં તમારો ઠેવાણ પડે નહીં. મારું શું કેવું છે કે આપણે છૂટવું હોય તો એક સંબંધ આપણે તોડવા નથી માંગતા. એક તૂટતો દેખીએ છીએ તો છૂટીએ છીએ ને. એમ કે છે કે આપણે નથી તોડવા માંગતા પણ સામેનો તોડતો દેખીએ છીએ એટલે આપણે છૂટીએ છીએ. ના, એ તોડતો જ નથી. તમારી પાસે સહેજ તિરસ્કાર છે એટલે એના મનમાં વાટી છે. શું કહ્યું? આપણને લીલો વાવતો ધરે નહી ત્યાં સુધી કોઈ પણ તમારે એક્સેપ્ટ નહીં કરી. ત્યાં કોઈ પૂછે નહીં ત્યાં જવા. એ બટેક બટેક કરો, હિમાલય માં જાઓ, આપ ડેરા માં જાઓ, મંદિરો નથી જવું. વિતરાગ થવું પડશે. વિતરાગ સમજાય? હું વિતરાગ શબ્દ સાંભળે છે ને. વિતરાગ થવું પડશે. એ થવાય વિતરાગ ના થવાય. એવું કોક ને તિરસ્કાર હોય ને આપણે વિતરાગ થવાય. જ્ઞાન થી રસ્તો હોય એની ઠાકોરભાઈ સાહેબ ને જોડે આપડે દવા એમને આપડે ચોપડી લઈને વાંચીને આપડે પ્રિસ્ક્રિપ્શન બનાવીએ તો કેમ નહીં બનાવતા? લોકડાઉન મળી જવાય છે એટલે ડાક્ટર પાસે કરાવે. એટલે જ્ઞાન હોય, જ્ઞાન રસ્તો છે. આવું ઠોકા ઠોકા વિકલ્પો થી ના થાય. જ્ઞાન તો છે, જ્ઞાન ભરેલું છે. જ્ઞાન કોઈ જગ્યાએ હોય નઈ, જ્ઞાન શબ્દ ના હોય. હું જ્ઞાન અજ્ઞાન ને જ્ઞાન માનો છો? અજ્ઞાન નથી માનતો. તારે હું જે સતત એના તરફ નો જે ભાવ છે વધતો જાય એની હું વાત કરું છું. આજે ચક્ર ની વાત કરી ને શક્તિ ની એના તરફ ધ્યાન. નથી આનો સાચા ઉપાય, સાચા રસ્તા સિવાય કોઈ કામ થાય નહીં. સાચો માર્ગ અહીંથી અમદાવાદ જવાનો આપણે માર્ગ જાણ્યા વગર આ બાદ જઈએ ને દવા પીવું નહીં બતાવે. ડોક્ટર ના એનું પ્રિસ્ક્રિપ્શન હોય તે દવા પીવાય. આપડે જાણતા ના હોય, આપડે જેમાં એક્સપર્ટ ના હોય તેમાં મુવામ કરીએ ના કે શું થાય. તમે ડોક્ટર દવા પીવો ખરા ના પીવો ને, જો કઈ ગાતા પડે તમે ડોક્ટર. સાધુ માલ પહેલા એને તો આપણે વડોદરાનો મોટો ડોક્ટર નામ નથી દેતો. ત્યાં મહારાજ તમે ભગવાન જોયા છે, ભગવાન જોયા છે, તમે બધાને સલાહ આપો છો, ત્યાં મને ભગવાન બતાવો. ભગવાન કામ ગપ્પા ના મારતા. અને મહારાજે એવું કહ્યું, ભાઈ તમારું નામ શું? તમે અમને કહ્યું ને, એમને કહ્યું તમે કોણ છો? હું મારું નામ ફલા આપણા. તમારા બાપનું નામ શું? તમારા બાપનું નામ આ કોણે કહ્યું? તમારા બાપે હતું. હું પૂછો છો, મને મોટો ડાક્ટર જોવા તો તમે આવી પૂછો, તમે મારા છો કેવા માણસ છો? અને માફ કરજો, હું તમને એટલું જ કહું છું, તમને કોને કહું કે તમારો બાપ હતો? તારી મા વગર તમારો બાપ કોણ છે તો કોઈ બીજું જાણતો જ નથી. એટલે કહે છે કે તમારે ખરેખર શીખવું હોય તો ગુરુ કહે કે તમારી મા છે એ જ ભગવાન બતાવી શકે. જે મા બાપ બતાવી શકે તે તો ભગવાન બતાવનારો ગુરુ હોય. ગુરુ એ હવે ચર્ચા કરો તો ભગવાન મળે નહીં, અને હું તો ગુરુ સંચડાય. આકર્ષણ છે આવ્યો. હવે માર્ગ નું જે બતાવવાનું મને જે તમે કહી શકતા હો, કહી શકો આજે મને તમારો સત્સંગ મળ્યો એમાં તમારી પાસે આવીને કહું કે મને માર્ગ બતાવો તો મળે, એ મારી ભાવના થી આવે ને. ચાલો હવે તમે આ પેલા પ્રસાદી લઈ લો. જવાય નહીં મારી પાસે તો બીજી કાંઈ લઈ જાય તો એ જે દુકાને જાઓ તે દુકાને પૂછજો કે ભાઈ છ મહિના મારું કઈ કલ્યાણ થાય એવું હોય તો હું અહીં બેસું, નહીં તો પછી હું ક્યાં સુધી બેસી રહું? કે દુકાને રેશમી રેશમી હોય ને કાપડ, અને આપણે બેસીને પછી આપણે છ મહિને પૂછીએ શું માલ બેસો છે ખાધી શું કામનું? આપડે પેલેથી કઈ નહીં, મારો છુટકારો થાય એવો છે કઈ? નહીં તો હું દુકાને જવું કઈ શું કેવાનું? કેવાય ગુરુ ને એવું કે મારો છુટકારો થાય એવો તો મને કહો, નહીં તો હું બીજી દુકાને જવું. ત્યાં તો કેટલી દુકાનો છે અહીંયા આગળ? હા, આટલા બધા ગુરુ ની દુકાન છે બધે આગળ. એક એક છુટકારો તમારે થશે તો આપડે બેસીએ છ મહિના. શું કઈ ખરો ગુરુ એમણે એક બતાવ્યો કે કોઈ માણસ આપણા તરફ તિરસ્કાર કરે એવું વર્તન ન હોવું જોઈએ. એ ગુરુ આપણો કે જેને શીખવાડ્યું હોય અને એનામાં એ છે કે નહીં એવો માણસ હોય ગુરુ. દુકાનદારી દુકાનદારી પદ્ધત ના ગુરુ કામના નહીં. દુકાનદારી પદ્ધત છે ને એ ગુરુ કામના નહીં. હવે સાચા ગુરુ હોય તારે એમના બરકત ના હોય. જે કોઈ ગુરુ તમે એમ કે અમે મુક્ત જ છીએ અને તમે મુક્ત કરીશું તો ત્યાં બેસજો. મારું શું કહેવાનું? અમે મુક્ત જ છીએ તો એવું કે મુક્ત હોય તો આપણે મુક્ત બનાવે. એ ડૂબતો આપણે આપણે ક્યારે ક્યારે આવે તો એવું કરજો. આવે સમજ પડે ને? અને જો બધે પછી દુકાનમાં ના ફાવે કોઈ પણ દુકાનમાં તો પછી આપણે ત્યાં આવજો. કેટલા દુઃખો આધિ વ્યાધિ ઉપાધિ એ રીતે માણસ જીવી શકે. અને એ આધી વ્યાધી ઉપાધિ થી પાછા આવતા ભાવ નો બીજ પડે છે. શું પડે છે? આવતા ભાવ નો બીજ એમાંથી જ પડે છે. અત્યારે મને કોઈ ગારો પડે મારે સમાધિ ના જાય. શું કહ્યું દાદા? એ તરફ એ તરફ હું વળ્યો છું. એની વાત એ તરફ હું વળ્યો છું એમ કે છે. હા બરોબર. મને એ અસર કઈ થતી નથી, હું એ ધ્યાન તરફ જ ચાલ્યો છું. મને કઈ અસર એ થતી નથી, હું એ ધ્યાન તરફ ચાલ્યો છું એમ કે. તેના આધારે ચાલે છે? કોઈ દવા પીવો છો? અંદર થી અંદર શું છે? જે છે મને દેખાય છે, અંદર ધુમાડા છે. અંદર થી મને ઇન્ટ્યુશન થાય છે. અંદર તો સતત છે. હું કહું તો મને જે મળે છે અંદર થી આંખ મીચું નું જે મળે છે એ મને સાધન છે. બાકી આઠમી દિન દેખાય છે ને, જે આઠમી દિન દેખાય છે ને એ થોડા જરા રાખવાનું સાધન છે. શું છે? પણ એ સાધન મને લઈ જાય ખરું ને? જરા શાંતિ રાખવાનું સાધન છે. લોકો મને કે છે કે મને કૃષ્ણ ભગવાન દેખાય છે. ક્યાં દેખાય છે? ભાઈ સર, મેં કહ્યું એ કૃષ્ણ ભગવાન તને દેખાય છે આપણે છોડી ના દઈ, પણ એ તો દ્રશ્ય છે. શું છે? આપણે જેવું કલ્પીએ એવા દેખાય નહીં કૃષ્ણ ભગવાન. બહાર કલ્પવા જોયા હોય ને એવા દેખાય. ખબર પડે ને? એ કલ્પના કહેવાય બધી. પણ તો એ છે ને આંતર એકાગ્રતા કરે, ખોટું નથી. પણ સાચું તો દ્રષ્ટિ દ્રષ્ટામાં પડે તારે સાચું કેવું? આ તો દ્રષ્ટિ દ્રશ્યમાં પડે છે. ક્યાં પડે છે? જ્ઞાન સિવાય અજ્ઞાન ઘસે નહી, અને અજવાળું થાય નહી. અને અંધારા ને ગમે એટલા કકડા કરીએ ને તો એકલું અજવાળા રૂપ કકડો નીકળે. અંધારા ની સારી સ્લાઇસી પાડીએ તો અજવાળું ના નીકળે. માનવશાસ્ત્રીઓ હોય, સાયન્ટિસ્ટો હોય, તે બધા આપી શકે. કારણ કે આ વર્લ્ડ લોકો એ જે જાણ્યું નથી, વર્લ્ડ શું છે, કેવી રીતે બનાવ્યું છે, બન્યું છે કેવી રીતે. ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટસેલ્ફ. શું કહ્યું? ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટસેલ્ફ. God has not created this world at all. So only scientific circumstantial evidence there. ये वेद ની બારી છે, એ જ્ઞાન હોય. અને વેદ છે જેની શબ્દ છે તો એની અરા સમજાય. વેદે એવું કહે છે કે ભગવાને બનાવ્યું નથી આ દુનિયા. જો બનાવ્યું હોત ને તો કુંભાર કહેવાતે. ક્રિએટર નો અર્થ કુંભાર થાય. ગેસ બંધુ તમે જયેલા ને? ગેસ બંધુ જયેલા ને? ગેસ ના ભાઈ પાડો થી મોઢું મારે તો આપડે તેલ કઈ નાખે. ત્યારે એમ આ મનુષ્ય ભાઈ મોઠું મારે ને આપડે તેલ કાઢી નાખે. એટલે અમે કઈ ભાઈ હારીને બેઠેલા છીએ. તારે તું જીત્યો આવે એ જાની હશે. અને રેશમી ચાદર પાછળ ભૂલી જાગી હતી. બરોબર ને? આપણે વાત કઈ આમાં ગમે એવી છે? વાત તમને કઈ ગમે છે? ગમે છે. મનની એકાગ્રતા કેળવવા માટે શું કરવું? તમે દવા પીવો તો બિદાળ બંધ થઈ જાય. પછી મન જો તમારી જોડે કરે મારે પણ આવજો. શું કહ્યું? પણ દવા કર્યા વગર શું થાય? દવા તો કરવી પડે ને. દવા ને દુવા દેવ જોઈએ ને? દુવા એકલી ચાલે? દુવા એકલી ના ચાલે? બહાર થી સાહેબ જોડે ચીડી ના આવ્યો હોય ને તો ઘરમાં ટૂંકાળે. પછી કોઈ એક્સ્ટ્રા અપવાદ હોય એવા દીધી, પણ આપડે આપડે એની વિચારસરણી આવી જાય છે. એવું લાગે તમને? મળી દે સમજી જાય પાછા કે અકળી ના આયા બોલશે. હા કયું ઘનવાળ સમજી જાય ક્યાં સુધી આવી અક્રમણ આપડી લીધે છોકરા ભણકે રાખતી ભરકે વખતે આપડે કઈ વાત છીએ ભગવાન શક્તિ છે એની, ધારો કે આ સૂર્ય છે એ જીવન છે તો એની શક્તિ નું એમ એવું એકાગ્રતા કેટલી વાર સૂર્ય એ થાય ને એ તમને ધ્યાન 10 મિનિટ 2 કલાક કર્યું સતત ચાલ્યા કરે છે રાત દિવસ ચલાવવું પડે મન ની શાંતિ તરફ વધારે વળે એમ રાખવાની ના હોય પણ કે છે મોક્ષ તરફ ની જ ભાવના હોય ફળ ની આશા કરનાર જો કશે ખરા હિન્દુસ્તાન માં કોઈ ખોયા જોડે એવો હશે મોક્ષ ને ફળ ગણે તો ફળ ની આશા કરી ભગવાને એવું નથી કહ્યું ભગવાને કહ્યું નિષ્કામ કર્મ કયા તો નિષ્કામ શાક લાગવાના ફળ ની આશા હોય ને તો શાક ઉતારવા માટે ઊંઘી જાય તમે સમજો ને ફળ ની આશા વગર કશું ક્રિયા થતી નથી નિષ્કામ કર્મ નો હેતુ શું કેવા માંગે છે કૃષ્ણ ભગવાન કે તું જે કઈ કામ કરું તે મને અર્પણ કરે ભગવાન આ તમારી આજ્ઞા થી બધું કરું છું જે તમે કરાવડાવો છો તે અને તેમાં જે ફળ મળે જે ફળ મળે તેને હું વાંધો નથી ઉઠાવતો જો પછી મારે ધારેલું ફળ મળે તોય વાંધો નથી ના ફળ ધારેલું ના મળે તોય વાંધો નથી એટલે ફળ પરિણામ જે આવશે તે મને વાંધો નથી એમને નિષ્કામ શું કહ્યું શરણાગતિ ને હરેક હરેક કામ કરતો હા તમને સમજાવ્યું છું કે અમારું છે શું સમજાવ્યું અજ્ઞાની છે ત્યાં સુધી સકામત હોય શું કહ્યું તમે સમજ પડે ને મિત્રાક થાય એટલા જ નિષ્કામ થાય કેવું મિત્રાક હિન્દુસ્તાન માં વર્લ્ડ માં એકાદ હોય બે હોય એ કઈ શાકભાજી નો માલ નહી કે બીજે ભાઈ બીજું બધું બધું પૂછાય તમે અહીં પૂછો તો વાંધો નહીં મને કશું એ લગવા નહીં કે તમે રાવણ પૂછાય તો વાંધો નહીં પૂછવે તો પૂછો પૂછવા કોઈ જતો વાંધો નહીં રાખવાનો ફરી ખરી ફરી કઈ જ્ઞાની પુરુષ મળે નહીં અને આ પરબોડો ફૂટ્યો એટલે ના જે શું દેખાય આ પરગટો ઉડાય એટલે પછી ભગવાન ઉડી ગયા પટેલ છે અંબાલાલ મોરજી પટેલ કયા ગામ ના જાણો તમે કયા ગામ ના નામ પણ મહત્વ કયા નામ પર પકડી તમે કોઈ પણ સગુણ કે નિર્ગુણ કોઈ પણ સગુણ ઈશ્વર નું સગુણ સ્વરૂપ ઈશ્વર નું સગુણ સ્વરૂપ આપણે કયું નામ પકડ્યું કૃષ્ણ રામ દત્તાત્રેય હવે એવું છે ને કે તમે રામ રામ બોલશો ને તો તમને ફળ મળશે બરાબર બોલશો તો ફળ મળશે સાચું મળશે ફળ તમે સમજો ને મરા બોલશો તો હરકું ફળ મળશે રામ રામ બોલશો તો હરકું ફળ મળશે અને ખૂટી ખૂટી કરશો તો હરકું ફળ મળશે તો તમારે શું કરવું હવે ફળ વાળું છે જાપ જપશો તો ફળ વાળા છે શું છે હું પામું નથી પૂછતો, હું પૂછું છું કે નામ સ્મરણ નું આધ્યાત્મિક પ્રગતિ માં મહત્વ ખરું. પછી હું ફળ નું નથી પૂછતો, પણ નામ સ્મરણ નું આધ્યાત્મિક ની પ્રગતિ માં કઈ ખરું મહત્વ, એનું કઈ ખરું મહત્વ ખરું? પણ નામ સ્મરણ એ કયું કામ નું? આ દવાઓ, દવાઓ તમે જોઈ, એ દવા ઉપર લખેલા છે કે 1978 સુધી ચાલશે એવું, અને પછી 80 માં કહીએ તો પછી 80 માં તમે ના પીવો? તારું નામ સ્મરણ કઈ સુધી પીવાનું છે? નામ સ્મરણ ની હદે છે કે નહીં ભાઈ? તમે સમજાયું? શી હદે છે? જેનું નામ આપણે સ્મરણ કરવું છે એ 200-300 વર્ષ ઉપર કઈ એ હોય થઈ ગયા હોય તો આજે કરીએ તો એનું થોડું ઘણું ફળ મળે. કેમ મળે? અને આજે જો અસર હોય તો સંપૂર્ણ ફળ મળે. જો અને પહેલું બોલવું હોય રામ ને એ બધું તો બરાબર બોલશો તો ચાલશે, ખૂટી બોલશો તો ચાલશે. આ ભગવાન કારણ કે જાપ કહેવાય છે. શું કહેવાય છે? નામ સ્મરણ નથી કહેવાતું, જાપ કહેવાય. અજપા જાપ, રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ. એ અધ્યાત્મ માં એકાગ્રતા કરાવડા એ ચીજ ખોટું નથી. એ પછી મરા મરા બોલો તો ચાલે. લોકો રામ રામ કરતા કરતા મરા થઈ જતું છે. જેમ લાગે થઈ જાય હા, હવે ચાલે. મારું શું કહેવાનું? કારણ કે સાયન્સ એની છે, કોઈ પણ શબ્દ તમે પકડો એ જો બોલબોલ કરો તો તેનું ફળ તમને મળે એકાગ્રતા. અને જો કરી હમણાં જ સાઈડ 200-300 વર્ષ પર થયા હોય અને એમનું નામ દો તો વધારે ફળ મળે. અને આજે જે હાજર હોય એનું નામ તો બહુ જ ફળ મળે, જબરદસ્ત ફળ મળે. શું કહ્યું? સમજ પડે ને? કારણ કે હાજરનો સ્વીકાર નથી. દવા આ જેમ પેલી દેવાની દવા છે ને તાજી અકડામણ જતી નથી, મતભેદ જતા નથી, વડવાડી ઉભી થાય છે. સમજ પડી ને? અને સમાધિમાં ઉપાધિ ભોગવી રહ્યા છે. લોકો સમાધિમાં જ ઉપાધિ છે. કશું કશું દુઃખ નામે નથી. આ સીધી આરાધના હોય દવા પીધી તો દવા નો ફળ ના મળે? આપડે પૂછીએ નઈ જેનું જેનું મસ્તી કરતા હોય ત્યાં પૂછીએ નઈ કે ભાઈ હે ભાઈ હે મારી સ્વામી તમારું આટલું આટલું નામ દે સાહેબ કશું ભરતું નથી તો મારે તમારી જોડે નહીં ફાવે છે. પણ આ સાચું ફળ મળવું જોઈએ. ચિંતા નિવૃત્ત થાય છે, ચિંતામાંથી નિવૃત્ત થાય છે. મેં આજે એક સેકન્ડ માં આરાધના કરી તો મારી ચિંતા મુક્ત થઈ છે. એ ફળ મળે. એ નામ નું જે રોકડ છે ને રોકડ તો બહુ ફળ મળે. પછી કેટલાક દવા છે તે 80 માં પીવે તો આપણે ના કહેવાય છે. ત્યારે મુદત હોય દરેક વસ્તુની નિશાને ના થવાની નિશાને મુદત કરી નહીં. દરેક વસ્તુનું સત્વ જતું રહે ખરી ખરી મુદત કરી નહીં. સત્વ નિસત્વ થઈ જાય. શું કાળે કરીને દરેક વસ્તુ નિસત્વ થતી જાય છે. એના હસ્તી કાળમાં જે દવા હોય તે જ કામ. તમારે કોઈ ગુરુ હોય એનું નામ દે તો સારું. રામ રામ કરવું તેના કરતા ગુરુ નું નામ હોય ને. નામ તો હશે ને કઈ? શું નામ છે? ગુરુ નથી. ગુરુ કરો ને ખીલાય બંધાવો તો ખરા. ગુરુ નથી બંધાવો.